श्रीमद् देवी भागवत स्कंद 12 अध्याय 4-5 गायत्री हृदयन्यास हृदयानाश अने गायत्री स्तोत्र। नारदजीए कह्युं, भगवन देवोना ईश, आप भूत अने भविष्यना स्वामी छो। प्रभु, मैं दिव्य कवच अने गायत्री मंत्रनुं स्वरूप तो सांभळ्युं, હવે ગાયત્રી હૃદય સાંભળવા ઈચ્છું છું। જેને હૃદયમાં ધારણ કરવાથી ગાયત્રી જપ દ્વારા મળનારા સર્વ પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે। ભગવાન નારાયણ કહે છે, નારદ, ગાયત્રી દેવીના હૃદયનો પ્રસંગ અથર્વવેદમાં સ્પષ્ટ રૂપે વર્ણવ્યો છે। તે જ પરમ રહસ્યમય પ્રસંગ હું તમને કહું છું। વિરાટ સ્વરૂપ અને જે વેદોની જનની છે તે મહાદેવી ગાયત્રીની ગાયત્રીનું ધ્યાન કરીને તેમના અંગો રૂપ દેવતાઓનું ધ્યાન કરવું, જેમ પિંડ અને બ્રહ્માંડમાં એકતા છે એ જ પ્રમાણે સાધકે પોતાનામાં અને દેવીમાં એકત્વની ભાવના કરવી જોઈએ। સાધક પુરુષ દેવીના રૂપમાં અને પોતામાં કોઈ ભેદ ન સમજે। વિદ્વાનોનું કહેવું છે કે દેવભાવથી સંપન્ન થઈને, અર્થાત દેવરૂપ થઈને જ દેવતાઓની પૂજા કરવી। તેથી ઈષ્ટદેવમાં અદ્વૈત ભાવ સ્થાપિત કરવા માટે પોતાના શરીરમાં રહેલા દેવતાઓનો ન્યાસ કરવો આવશ્યક છે। અથ તત સંપ્રવક્ષ્યામિ તન્મય તમથો ભવેત। ગાયત્રી હૃદય શાસ્યપ્યમહપ્યહમેવ ઋષિ સ્મૃતઃ ગાયત્રી છંદ ઉદિષ્ટમ દેવતા પરમેશ્વરી પૂર્વોક્તેન પ્રકારેણ કુર્યાદ અંગાનિ ષટક્રમાત આસને વિજને દેશે ધ્યાયે એદેકાગ્રમાનસઃ। અથંગ્યનાશ ધોરમૂર્ધિન દેવતમ દંત પંક્ત વક્તાવશ્વિનો ઉભયો સંધ્યયો ચોષ્ટો મુખેગ્નિહી જીવહાયામ સરસ્વતી ગ્રીવાયામ તુ બૃહસ્પતિ સ્તનયોર્વસ્વો અષ્ટૌ બ્રહ્મોર્મૂરત્વઃ હૃદયે પર્જન્યઃ આકાશ ઉદરમ નાભ અવંતરિક્ષમ કટયોરીન્દ્રાગ્ની જગ્ને વિજ્ઞાન ઘન પ્રજાપતિ કૈલાસમલયો ઉરોહો વૈશ્વે દેવે જાન્વો જંગયો કૌશિક ગુહ્ય અયને ઉરો પિતર પાદયો પૃથ્વી વનસ્પતયો અંગુલીષુ ઋષયો રોમશુ નખેશુ મૂર્હતાની અસ્થિષુ ગ્રહાઃ અશુંગમાશયોઃ ઋતવઃ સંવત્સરા વે નિમિષે અહોરાત્ર યોરાદિત્ય સ્વંદ્રમાઃ પ્રવરાં દિવ્યાં ગાયત્રીં સહસ્રનેત્રાં શરણં અહં પ્રપદ્યે। ઔં તત્સવિતુર્વરેણ્યં નમઃ। ઔં તત્પૂર્વાજયાય નમઃ। તત્પ્રાતરાદિત્યાય નમઃ। તત્પ્રાતરાદિત્ય પ્રતિષ્ઠાયે નમઃ। પ્રાતર્ધિયાનો રાત્રિકૃતં પાપ નાશયતિ। સાયં ધિયાનો દિવસ્કૃતં પાપં નાશયતિ। સાયં પ્રાતર્ધિયાનો અપાપો ભવતિ। સર્વતીર્થેષુ સ્નાતો ભવતિ। સર્વે દેવાજ્ઞોતો ભવતિ। અવાચ્ય વચનાત પૂતો ભવતિ। અભક્ષ્ય ભક્ષણાત પૂતો ભવતિ। અભોજ્ય ભોજનાત પૂતો ભવતિ। અચોષ્ય ચોષણાત પૂતો ભવતિ। અસાધ્ય સાધનાત પૂતો ભવતિ। દુષ્પ્રતિગ્રહ શત સહસ્ત્રાત પૂતો ભવતિ। સર્વપ્રતિગૃહાત પૂતો ભવતિ। પંક્તિદૂષણાત પૂતો ભવતિ। अनृत वचनात् पूतो भवति अथा ब्रह्मचारी ब्रह्मचारी भवति अनेन हृदयेनाधीतेन क्रतुशास्त्रेणष्टं भवति षष्टिशतसहस्रगायत्र्यजप्यानि फलानि भवन्ति अष्टौ ब्राह्मणान् सम्यक् ग्राहयेत् तस्य सिद्धिर्भवति य इदं नित्यं ध्यानो ब्राह्मणः प्रातः शुचिः सर्वपापैः प्रमुच्यते इति ब्रह्मलोके महीयते इत्याह भगवान् श्रीनारायणः। હવે હું તેનો ઉપાય જણાવું છું જેનાથી તન્મયતા પ્રાપ્ત થઈ શકે છે। આ ગાયત્રી હૃદયનો હું નારાયણ જ ઋષિ છું, ગાયત્રી છંદ છે, ભગવતી પરમેશ્વરી એના ઈષ્ટ દેવતા છે। ઉપર જણાવ્યું તેમ ક્રમશઃ પોતાના 6 અંગોમાં એનો ન્યાસ કરવો જોઈએ। એકાંત સ્થાનમાં આસન પર બેસીને મનને એકાગ્ર કરીને ભગવતી ગાયત્રીનું ધ્યાન કરવું। હવે અંગન્યાસનો પ્રયોગ કહું છું। મસ્તકમાં ધોરૂપ દેવતાની દાંતની પંક્તિઓમાં અશ્વિની કુમારોની, બંને હોઠોમાં બંને સંધ્યાઓની, મુખમાં અગ્નિની, જીભમાં સરસ્વતીની, કંઠમાં બૃહસ્પતિની, બંને સ્તનોમાં 8 વસુઓની, બંને ભુજાઓમાં મૃદગણોની, હૃદયમાં પર્જન્યની, ઉદરમાં આકાશની, નાભીમાં અંતરિક્ષની, કેળમાં ઇન્દ્ર અને અગ્નિની, પેડુમાં વિજ્ઞાન ઘન પ્રજાપતિની, એક સાથળમાં કૈલાસની અને મલયાગીરીની, બીજી સાથળમાં પિતૃઓની, બંને ઢીચણોમાં વિશ્વદેવ દેવાઓની, બંને પિંડીઓની, કૌશિકીની, ગુહ્ય ભાગમાં અયનની, પગમાં પૃથ્વીની, આંગળીઓમાં વનસ્પતિની, રૂવાડામાં ઋષિઓની, નખોમાં મુહૂર્તોની, હાડકામાં ગ્રહોની તથા રુધિર અને માંસમાં ઋતુઓની ભાવના કરવી। સંવત્સર જેમની એક પળ છે, જેમની આજ્ઞા પ્રમાણે સૂર્ય અને ચંદ્ર દિવસ રાત્રિનું વિભાજન કરે છે, તેવા પરમ પૂજ્ય અને હજારો નેત્રોથી શોભતા ભગવતી ગાયત્રીને હું શરણે જાઉં છું। ઓમ સૂર્યના તે શ્રેષ્ઠ તેજને નમસ્કાર હો। પૂર્વ દિશામાં ઉદય થનારા ભગવાન સૂર્યને નમસ્કાર હો। પ્રાતઃકાળના ભગવાન સૂર્યને નમસ્કાર હો। આદિત્ય મંડળમાં પ્રતિષ્ઠાવાળામાં ભગવતી ગાયત્રીને નમસ્કાર હો। આ પ્રમાણે પ્રાતઃકાળમાં ગાયત્રીનું ધ્યાન કરવાથી રાત્રિમાં કરેલા પાપોનો નાશ થાય છે, સાયંકાળે ધ્યાન કરવાથી દિવસના પાપોનો નાશ થાય છે। આમ બંને સમયે ધ્યાન કરનાર નિષ્પાપ બને છે, તે સર્વ તીર્થોમાં નાહેલો ગણાય છે, સર્વ દેવોમાં તે પ્રસિદ્ધ થાય છે। ન બોલવા યોગ્ય બોલાયું હોય, અભક્ષ્ય ભોજન કર્યું હોય, નહીં ચૂસવા યોગ્ય ચૂસવાથી, અસાધ્ય સિદ્ધ કરવાથી, સેંકડો અને હજારો અનિષ્ટ દાન લીધા હોય, પંક્તિને એટલે પંગતને દૂષિત કરી હોય તથા અસત્ય બોલવાથી જે દોષ થયો હોય તેનાથી તે મુક્ત થઈ જાય છે। બ્રહ્મચારીમાં પણ બ્રહ્મચારીના ગુણ આવી જાય છે। ગાયત્રી હૃદયનું અધ્યયન કરવાથી હજાર યજ્ઞનું ફળ મળે છે। 60 લાખ ગાયત્રી જપથી જેટલું ફળ મળે છે તેટલું ફળ આ ગાયત્રી હૃદયથી મળે છે। ગાયત્રી અનુષ્ઠાનમાં 8 બ્રાહ્મણોનું વરણ કરવું તેનાથી શીઘ્ર સિદ્ધિ પ્રાપ્ત થાય છે। જે બ્રાહ્મણ દરરોજ પ્રાતઃકાળે પવિત્ર થઈને આ ગાયત્રી હૃદયનું અધ્યયન કરે છે તેના સર્વ પાપો ભસ્મ થઈ જાય છે અને બ્રહ્મલોકમાં તેની પ્રતિષ્ઠા થાય છે। આ ભગવાન નારાયણની અમર વાણી છે। નારદજીએ કહ્યું, ભક્તો પર અનુગ્રહ કરનારા સર્વજ્ઞાની પ્રભુ, આપે ગાયત્રીના પાપનાશક હૃદયનું વર્ણન કર્યું, હવે ગાયત્રી સ્તુતિ સંભળાવવાની કૃપા કરો। ભગવાન નારાયણ કહે છે, આદિશક્તિ તમે જગતના માતા, ભક્તો પર કૃપા કરનારા, સર્વત્ર વ્યાપ્ત અને સર્વત્ર વ્યાપ્ત તથા સ્ત્રી સંપન્ના છો, આપને નમસ્કાર હો। તમે જ સંધ્યા, ગાયત્રી, સરસ્વતી, બ્રાહ્મી, વૈષ્ણવી અને રૌદ્રી છો, રક્ત, શ્વેત અને કૃષ્ણ એ તમારા રૂપ છે। દેવી, તમે પ્રાતઃકાળમાં બાલ્યાવસ્થાવાળા, મધ્યાહનમાં યુવાવસ્થાવાળા અને સાયંકાળે વૃદ્ધાવસ્થાવાળા થાઓ છો, તમારા આવા રૂપનું મુનિઓ હંમેશા ચિંતન કરે છે। તમારા પ્રાતઃકાળનું વાહન હંસ, મધ્યાહનકાળનું ગરુડ અને સાયંકાળનું વાહન વૃષભ છે. એકાદશ સ્કંધમાં પ્રાતઃ સંધ્યાના સમયે કુમારી હંસારૂઢા, મધ્યાહનકાળમાં યુવતી વૃષભારૂઢા અને સાયંકાળમાં વૃદ્ધા ગરુડ વાહનાના ધ્યાનનું વર્ણન આવ્યું છે. ઉપરાંત દસમા સ્કંધના ત્રીજા અધ્યાયમાં પંચમુખ દશભુજા તથા છઠ્ઠા અધ્યાયમાં પંચમુખ ચતુર્ભુજા ગાયત્રીના ધ્યાનનું વર્ણન છે. તમે પૃથ્વી પર બિરાજીને ઋગ્વેદનું અધ્યયન કરો છો એવા સ્વરૂપના તપસ્વીઓ દર્શન કરે છે. તમે અંતરિક્ષમાં બિરાજો છો અને યજુર્વેદનો પાઠ કરો છો. પૃથ્વી પર ભ્રમણ કરતા તમારા મુખમાંથી સામવેદનું પણ ઉચ્ચારણ થાય છે. વિષ્ણુ લોકમાં રહેનારા તમે રુદ્ર લોકમાં પણ પધારો છો. દેવતાઓ પર અનુગ્રહ કરવા માટે તમે જ બ્રહ્મલોકમાં પણ બિરાજો છો. તમે સપ્ત ઋષિઓને પ્રસન્ન કરનારા, અનેક પ્રકારના વરદાન આપવામાં કુશળ મહામાયા છો. શિવ શક્તિ દ્વારા નેત્ર, અશ્રુ અને પરસેવાથી પ્રગટ થયેલા 10 પ્રકારના દુર્ગા દેવી પણ તમે જ છો. તમને આનંદની જનની કહે છે. આ 10 દુર્ગાઓના નામ આ પ્રમાણે છે: વરેણ્યા, વરદા, વરિષ્ઠા, વર્ણ વરવર્ણિની, ગરિષ્ઠા, વરાહા, વરારોહા, નીલગંગા, સંધ્યા અને ભોગ મોક્ષદા દેવી. તમે મૃત્યુલોકમાં ભગવતી ભાગીરથી, પાતાળમાં ભોગવતી અને સ્વર્ગમાં ત્રિલોકવાહિની મંદાકિનીના રૂપે ત્રણેય લોકમાં વહેતા અને વસતા તમે જ છો. ભૂરલોકમાં રહેનારા અને પૃથ્વીના શોકને હરનારા પણ તમે જ છો. ભૂવરલોકમાં વાયુશક્તિ, સ્વર્ગલોકમાં તેજનો ભંડાર, મરહલોકમાં મહાસિદ્ધિ, જનલોકમાં જનની, તપલોકમાં તપસ્વીની, સત્યલોકમાં સત્યવાણી, વિષ્ણુલોકમાં લક્ષ્મી, બ્રહ્મલોકમાં ગાયત્રી અને રુદ્રલોકમાં શિવના અર્ધા અંગમાં વસી રહેલા ગૌરી પણ તમે જ છો. અહંકાર અને મહત્વની મૂળ પ્રકૃતિ તમે જ છો. અને ત્રણ ગુણોની સામ્યાવસ્થા તથા સબલ બ્રહ્મરૂપ પણ તમે જ છો. તેથી તમને પરા પરાશક્તિ અને પરમાત્મા કહેવાય છે. ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ, આ ત્રણેય શક્તિઓ તમારી કૃપાથી પ્રાપ્ત થાય છે. ગંગા, યમુના, વિપાશા, સરસ્વતી, સરયુ, દેવિકા, સિંધુ, નર્મદા, ઈરાવતી, ગોદાવરી, શત્રદુ દેવલોકમાં વિચરણ કરનારા કાવેરી, કૌશિકી, ચંદ્રભાગા, વિતસ્તા, સરસ્વતી, ગંડકી, તાપીની, કરતોયા, ગૌમતી અને વેત્રવતી, આ બધી નદીઓ પણ તમારું જ રૂપ છે. ઈડા, પિંગલા, સુષુમણા, ગાંધારી, અસ્થિજીહા, પુષા, અપુષા, અલ્મબુષા, કુહુ અને શંખીની વગેરે નામોથી પ્રસિદ્ધ પ્રાણોનો સંચાર કરનારી નાડીઓના રૂપમાં તમે જ સર્વના શરીરમાં રહેલા છો, એમ પ્રાચીન વિદ્વાનો કહે છે. તમે પ્રાણશક્તિના રૂપમાં હૃદય કમળ પર બિરાજો છો, કંઠમાં રહીને સ્વપ્નનું સર્જન કરો છો. તમે સર્વાધાર સ્વરૂપિણી છો, તાળવાઓમાં તમારો નિવાસ છે. ભ્રુકુટીના મધ્યભાગમાં રહેલી બિંદુ માલિની અને મૂલાધારમાં રહેલી કુંડલીની નાડી તમારી જ આકૃતિ છે. હરવાળાના મૂળ સુધી વ્યાપક રૂપે તમે બિરાજો છો. તમારી શિખાના મધ્યમાં પરમાત્મા તથા શિખાના અગ્રભાગમાં મનોન્મયી શક્તિ બિરાજમાન રહે છે. મહાદેવી, વધારે કહેવાથી શું, ત્રિલોકમાં જે જે કંઈ છે તે સર્વ તમે જ છો. હે સંધ્યા રૂપા, મોક્ષ લક્ષ્મી માટે તમને નમસ્કાર કરું છું. જો સંધ્યા સમયે આ સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો બહુ પુણ્ય મળે છે. આ મહાસિદ્ધિ કરનારું સ્તોત્ર મહાપાપોને શાંત કરે છે. જે મનુષ્ય સંધ્યા સમયે સાવધાન થઈને આ સ્તોત્રનો પાઠ કરે છે તે જો પુત્ર રહિત હોય તો પુત્રને પામે છે. ધનની ઈચ્છાવાળાને ધન, એટલું જ નહીં સર્વ તીર્થો, તપ, દાન, યજ્ઞ અને યોગના પુણ્યફળને તે પામે છે અને તે દીર્ઘકાળ સુધી પ્રચુર ભોગો ભોગવીને અંતમાં મુક્ત થઈ જાય છે. તપસ્વીઓએ રચેલા આ સ્તોત્રનો સ્નાન કરતા જે પાઠ કરે છે તે જ્યાં પણ સ્નાન કરે તેને સંધ્યાનું ઉત્તમ ફળ પ્રાપ્ત થઈ જાય છે, એમાં કોઈ સંદેહ નથી. નારદ, મારી આ વાત સત્ય છે, સત્ય છે, તેમાં કોઈ સંદેહ કરવો જોઈએ નહીં. નારદ, જે ભક્તિપૂર્વક આ સ્ત્રોત્રનું શ્રવણ કરશે તે પણ પાપોથી છૂટી જશે. સંધ્યાના ઉદ્દેશથી કહેલું આ સ્ત્રોત્ર અમૃત સમાન છે. સંસ્કૃતમાં આ પ્રમાણે છે. નારદ વાચ ભક્તાનુકંપિન સર્વજ્ઞ હૃદયમ પાપનાશનમ ગાયત્રયાહ કથિતમ તસ્માદ ગાયત્રયાહ સ્તોત્રમીરય. શ્રી નારાયણ વાચ આદિશક્તિ જગન્માતાર ભક્તાનુગ્રહકારિણી સર્વત્ર વ્યાપિકે અનંતે શ્રી સંધ્યે તે નમોસ્તુ તે. ત્વમેવ સંધ્યા ગાયત્રી સાવિત્રી ચ સરસ્વતી બ્રાહ્મી ચ વૈષ્ણવી રૌદ્રી રક્તા શ્વેતા સિતેતરા પ્રાતર્બાલા ચ મધ્યાહ્ને યૌવનાસ્થ ભવેત પુનઃ વૃદ્ધા સાયં ભગવતી ચિંતયતે મુનિભિઃ સદા. હંસસ્થા ગરુડા આરૂઢ તથા વૃષભવાહિની ઋગ્વેદ અધ્યાયની ભૂમૌ દૃશ્યતે યા તપસ્વીભિઃ યજુર્વેદં પઠંતી પઠંતી ચ અંતરિક્ષે વિરાજતે સા સામ ગાપી સર્વેષુ ભ્રમ્યમાણા તથા ભુવિ. રુદ્રલોકં ગતા ત્વં હિ વિષ્ણુલોક નિવાસિની ત્વમેવ બ્રહ્મણો લોકે અમર્ત્યાનુગ્રહકારિણી. સપ્તઋષિ પ્રીતિ જનની માયા બહુવર પ્રદા શિવયોહો કરનેત્રો તથા હ્રસ્યુ સ્વેદ સમુદ્ર સમુદ્ભવા આનંદ જનની દુર્ગા દશધા પરિપઠ્યતે. વરેણ્યા વરદા ચૈવ વરિષ્ઠા વરવર્ણિની ગરિષ્ઠા ચ વરારહા ચ વરારોહા ચ સપ્તતી સપ્તમી. નીલગંગા તથા સંધ્યા સર્વદા ભોગ મોક્ષદા ભાગીરથી મર્ત્યલોકે પાતાલે ભોગવત્યપી. ત્રિલોકવાહિની દેવી સ્થાનત્રય નિવાસિની ભૂર્લોકસ્થા ત્વમે વાસી ધરિત્રી શોકધારિણી. ભુવો લોકે વાયુશક્તિ સર્વલોકે તેજસામ નિધિ મર્હલોકે મહાસિદ્ધિર્જનર્લોકે જને ત્યપી. તપસ્વિની તપોલોકે સત્યલોકે તુ સત્યવાક કમલા વિષ્ણુલોકે ચ ગાયત્રી બ્રહ્મલોક ગા. રુદ્રલોકે સ્થિતા ગૌરી હરાર્ધાંગિની વાસિની અહમો મહતશ્વેવ પ્રકૃતિસ્ત્વં હિ ગીયસે. સામ્યાવસ્થાત્મિકા ત્વં હિ સબલ બ્રહ્મરૂપિણી. તતઃ પરાપરશક્તિ પરમા ત્વં હિ ગીયસે. ઇચ્છાશક્તિ ક્રિયાશક્તિર્જ્ઞાનશક્તિ સ્ત્રીશક્તિદા ગંગા ચ યમુના ચૈવ વિપાસા ચ સરસ્વતી. સરયુર્દેવિકા સિંધુર્નર્મદેર રાવતી તથા ગોદાવરી સદૃશ્વ કાવેરી દેવલોક ગા. કૌશિકી ચંદ્રભાગા ચ વિતસ્તતા ચ સરસ્વતી. ગંડકી તાપીની તોયા ગોમતી વેત્રવત્યપી. ઇડા ચ પિંગલા ચૈવ સુષુમણા ચ તૃતીયકા. ગાંધારી હસ્તજિહ્વા ચ પુષા પુષા તથેવ ચ અલંબુષા કુહુશ્વે શ્વેવ સંખિની પ્રાણવાહિની. નાડી ચ ત્વં શરીરસ્થા ગીયસે પ્રાક્તનેર નેવ બુર્ધેહિ. યત્પદ્મસ્થા પ્રાણશક્તિ કંઠસ્થા સ્વપ્નાયિકા. તાલુસ્થા ત્વં સદા ધારા બિંદુસ્થા બિંદુમાલિની. મૂલે તુ કુંડલિની શક્તિર્વ્યાપિની કેશમૂલગા. શિખા મધ્ય આસના ત્વં હિ શિખાગ્રે તુ મનોન્મની. કિમન્યદ બહુ નોક્તે તે નોક્તા તેન યા કિંચ જગત જગતી ત્રિયે ત્રયે. તત્સર્વં ત્વં મહાદેવી શ્રી સંધ્યે નમોસ્તુ તે. ઇતિદં કીર્તિતં સ્ત્રોતં સંધ્યાયાં બહુ પુણ્યદં મહાપાપ પ્રસમનં મહાસિદ્ધિ વિધ્યાયકં યઇદં કીર્તયેત સ્તોત્રં સંધ્યાકાલે સમાહિતં. અપુત્રઃ પ્રાપ્નુયાત પુત્રં ધનાર્થી धनमा प्राप्नुयात् सर्वतीर्थ ओदान यज्ञ योग फलम लभेत भोगान भुक्त्वा चिरं कालमन्ते मोक्षं वाप्नुयात् तपस्वीभिः कृतं स्तोत्रं स्नान काले तु यः पठेत् यत्र कुत्र जले मग्नः संध्या मज्जजन्नजं फलं लभते नात्र संदेह सत्यं सत्यं च नारद शृणुया ध्यो अपि तद् भक्तया सतु पापात् प्रमुच्यते पीयूष सदृशं वाक्यं संध्योक्तं नारद एरितम् स्कंद 12 अध्याय 5 श्लोक 1-29 अध्याय 4-5 समाप्त। बोलो श्री अम्बे मात की जय।